તો આપડે જો કે આપડે તો આ તો બજારમાં બધા મળતા તેમજ લાયા જ છીએ. હવે સાચો હોય તો માર્યા જાય, શું થાય? કારણ કે માન્યતા સમજાઈ નથી ને, શું થાય? એટલે આ બધું સાચું મારી જાય, લૌકિકમાં જાય. અલૌકિક વસ્તુ આ જ્ઞાને અલૌકિક છે વસ્તુ. કેટલો બધો ફળ આપે છે, એક એક શબ્દ અલૌકિક વસ્તુ છે, લૌકિકતા નથી. આમાં આપણી સમાધિ અલૌકિક છે. જગત ની સમાધિ બેભાન થઈ જાય આમ, અને શરીર પર ભાન ના રહે અને સમાધિ કે છે. સમાધિ નિરંતર જાગૃતિ હોય છે, નિરંતર અલૌકિકતા સમજાય તો ફળ આપે. આ અલૌકિક વસ્તુ છે એવું સમજાય તો ફળ આપે. બાકી હિરો છે તો જ્યાં સુધી આપણને સમજાય નઈ ત્યાં સુધી અહીં ટેબલ પર મૂકીને ફર્યા કરીએ. શું કરે કોઈ જયારે અલૌકિકતા એને સમજાવે કે કિંમત આપી છે તારી પાસે મૂકી દે. પોતાને સમજાયું નથી ત્યાં સુધી યાર. સમજાય ની વાત બરાબર છે, પણ એ સિદ્ધાર્થમાં ના પ્રત્યક્ષ માં આવી અને આપણે એમના આશીર્વાદ આપણને મળી જાય પછી તો આપણને સમજાવવું જ જોઈએ ને. સમજી જાય, સમજી જાય. જેને સમજવું હોય તેને સમજી જાય. પોતાની સમજે સમજવું હોય તો ના સમજાય. શું બુદ્ધિ ના ઉપયોગ? કારણ કે અમે બુદ્ધિ બેઠી એટલે ડખો કરી નાખે. અને આ તો ત્રીજી કેસ બેંક એટલે અમારે કયાથી સમજીને કરે તો કલાકમાં જ ફેરફાર. અમદાવાદ માં કેટલાય માણસ 50 મિનિટ કરે છે અને દાદા ભગવાન હાજર થાય છે. દરરોજ દર્શન થાય છે શરીર સાથે. પણ એક વસ્તુ મારો પોતાનો અનુભવ કહું ને તો આજ જયારે અમે તો 50 મિનિટ નો આપણને અનુભવ કહો. 50 મિનિટ થી તો મને ખબર નથી, પણ અમે 1/2 કલાક રોજ કરતા હતા તો એ કરીએ એટલે કે 1/2 કલાક પછી મગજ બધું હેવી થઈ જાય, ભારે ભારે થઈ જાય. એનું શું કારણ? એને અત્યારે હાલમાં પણ તમારી જોડે વાત કરું છું, બેઠો છું, મગજ બધું હેવી થઈ ગયું છે. હેવી થઈ જાય એનું કારણ સમજાય? એનું કારણ શું? એમ કચરો નીકળવાનો થાય ને, કચરો અમારી રૂબરૂ કચરો નીકળવા મળે ત્યારે નવો માલ સેટઅપ થાય. અત્યાર સુધી જે કચરો ભર્યો છે બધો, ચિંતાઓ, ઉપાધિઓ, બધી રાત જાતની કચરો બહાર નીકળવાની તૈયારી કરે. અહી બધા યોગ શીખીને આવ્યા હોય છે તે દર્શન કરતા ની હાથે આખું શરીર કુદા કુદ કરે છે. કારણ કે બધું શું નીકળવા મળે છે, શરીર કેમ કુદે છે? કારણ કે ઉડતો અહંકાર ભરીને યોગ કર્યો, હતો અહંકાર તો પાછો અહંકાર કરીને યોગ કર્યો તો યોગ પછી એ અહંકાર નીકળ્યા કરે. બહુ જણા એ શરીર કુદા આખું શરીર કુદા કુદ કરી દે. એવું કર્યું નથી ને? યોગ શીખ્યા નથી ને? શીખ્યા નથી. તો એ જ વાત ઉપર કૃષ્ણ કે છે કે સાંખ્ય ને યોગ થી પ્રાપ્ત થાય છે. આપેલી યોગ ની વાત કરી ને, યોગ શીખ્યા છો કેમ? યોગ માટે કૃષ્ણ એ કહ્યું કે સાંખ્ય અને યોગ થી જ પ્રાપ્તિ થાય છે. તો એ શું? એમ યોગ 3 પ્રકારના 4 પ્રકારના. એક તો દેહ યોગ, દેહ નો યોગ. આત્મા નો યોગ શા માં? દેહ માં. બીજો મન યોગ, એ જાપ કરે છે ને. અરે વચન યોગ, વચન યોગ ત્યાં જાપ કરે છે, વચન યોગ કહેવાય. લોકો જાપ કરે છે ને એ વચન યોગ કહેવાય. અને એ ચક્રો માં ધ્યાન એ રાખે છે એકાગ્રતા, એ થતા મન મનોયોગ કહેવાય. આ યોગ્યતા માટે આ વાત કરી. અને જે કૃષ્ણ ભગવાન કહે છે ને એ તો આત્મયોગ. આત્મયોગ તો મુખ્ય વસ્તુ જ છે. એ કે છે દાદા ભગવાન કોઈ પણ માર્ગે આવો મને પ્રાપ્ત કરી શકે છે. કૃષ્ણ ભગવાન ને, કૃષ્ણ ભગવાન કે છે કે તું કોઈ પણ માર્ગે આવ કે છે તું પ્રાપ્ત કરીશ કે છે, મને પામી શકી ના, એટલે આત્મયોગ થી, આત્મયોગ નો માર્ગ. ભક્તિ અને આ પૈકી છે સાંખ્ય, સામાયિક છે ને એ સાંખ્ય સાથે સંબંધ છે, અને ભક્તિ ને છે એ કૃષ્ણ કે ગીતા સાથે સંબંધ છે, કર્મ સાથે સંબંધ છે. આ જે સામાયિક છે, સામાયિક એનો સંબંધ સાંખ્ય જોડે નો છે, અને ભક્તિ જે ગીતામાં કહે છે કૃષ્ણ ભગવાન કર્મયોગ, એની જોડે નો સંબંધ છે. થાય તો કામ નું છે, નહીં તો આ બધા યોગ તો બધું સંસાર ફળમાં લેવાનું. શું ફળે? શાંતિ રે, મન મસ્તી માં આવે, પણ મસ્તી તો જતી રહે થોડી વાર પછી. શું થાય? મસ્તી કોઈની ઉભી રહે નહી, અને જયારે આત્મયોગ થાય ત્યારે પરમાનંદ માં આવે. એ ટકેલો જ રે. એક સમય પણ જો આત્મા પ્રાપ્ત થાય તો કાયમ માટે રહેવો જ જોઈએ, જાય નહીં પછી. ચિંતા ઉપાધિ કશું ના થાય તો આપણા પ્રાપ્ત થશે એવું માનવું આપણે. માધ્યમ જોઈએ ને દાદા, એનું કોઈ પણ આપણે કોઈ પ્રાપ્તિ કરવી હોય તો એનું માધ્યમ જોઈએ ને. આપણે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એનું માધ્યમ જોઈએ ને, માધ્યમ જોઈએ ને. એમ પ્રાપ્ત કરીએ તો માધ્યમ જોઈએ એમ કે છે. હવે દાખલા તરીકે વિવેકાનંદજી કશું પહેલા માનતા નતા નરેન્દ્ર, બરાબર? પણ એ જયારે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા ત્યારે બધાને જે ક્વેશ્ચન પૂછતા હતા, વિવેકાનંદ ની વાત કરે છે, એ પહેલા કશું માનતા નતા નરેન્દ્ર હતા ત્યારે, રામકૃષ્ણ પરમહંસ ની પાસે ગયા ત્યાર પછી એમને જે પેલું આશીર્વાદ આપ્યા માથે હાથ મૂક્યો ત્યારથી બધું માનતા. જયારે ગુરુએ એમને આશીર્વાદ આપીને જયારે એમને બધું બ્રહ્માંડ દેખાડ્યું પછી એમને બધું ત્યાગ કર્યું, પછી એમને પ્રાપ્તિ થઈ. એવું અમારું કેવું એમ છે કે આવી રીતે જો કોઈ પણ વસ્તુ મેલ અથવા ટેન્શન જે આપણે હમણાં કહ્યું એ જો અમારા મગજ ની અંદર હોય અને એ રીતે અમારા જો આગળના જ્ઞાન ના એમાં જો અવરોધરૂપ થતું હોય તો એવું કઈક તમે અમને માર્ગદર્શન આપીને આગળની લાઈન ક્લિયર કરી આપો એમ. એટલે પેલું રામકૃષ્ણ પરમહંસે કરી આપ્યું હતું ને વિવેકાનંદ ને, માથે હાથ મૂકીને આખા બ્રહ્માંડ નું દર્શન કરાયું હતું. એવું કે છે આપ કે છે કઈક અમારા મગજમાં જે ભાર છે, ટેન્શન છે, એ કઈક કરીને અમારું દૂર કરી આપો. એ બધું રિલેટિવ છે, રિલેટિવ. આ તો ચમત્કાર નો હું પણ નથી માનતો, ચમત્કાર નો રિલેટિવ મતલબ નથી. રિલેટિવ છે એમાં શું વાત? આ તો તમારે ભાર નહીં, પરમાનંદ રહેશે. શું કહ્યું? બરાબર છે દાદા, પણ એના માટે માધ્યમ અમે માંગીએ છીએ. એના માટે અમે તમારી પાસે માધ્યમ માંગીએ છીએ. અહંકાર હોવ જતો રહેશે, અહંકાર રાખવો ત્યારે કહી દેજો મને. હા, નહી અહંકાર હોવ જતો રહેશે, રાખવો જ કેજો. પછી જય સચિદાનંદ. કે પહેલા નો જે આપણો અભ્યાસ હોય, ઓમ નમઃ શિવાય કે શ્રી કૃષ્ણ શરણમમાં મંત્ર પહેલા જે રટન કર્યું જ હોય વર્ષોથી, એટલે હવે આ નવું શીખ્યા અમે કે દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, એટલે આ બોલવાનું અંદર થી પોતાની ઈચ્છા હોય કે આ બોલવું છે, પણ પેલું પહેલાની આદત ની હિસાબે પેલું જૂનું બોલી જવાય તો કે એનાથી આ બંને ક્લેશ થાય છે. બીજું કશું જરૂર નથી, આ તો અમુક જ માણસ ને જરૂર છે. જેને આવો ગોચવાડા ના હોય ત્યારે જરૂર છે. કોરી સ્લેટ હોય ને ત્યારે જ ગુજરાડા વાળા શું કામ નું બધું? દૂધ ને દહીં બધું એવું કહીએ, છાસ ને બધું. એટલે પોતાને ગુજરાડા ની ઈચ્છા નથી, પણ પેલી ટેવ ને હિસાબે બોલી જાય છે. એટલે બોલવાનું બંધ કરવાનું, એથી વાંધો નહીં. ફાયદો નુકસાન શું? ફાયદો અમારું નુકસાન કઈ નથી. થતું હોય તો બંધ કરવું સારું, ના થતું હોય પછી ઉપાય જ નહીં. એટલે એમ કે છે પેલું ખલાસ થઈ જશે. તમારે જો ખલાસ કરવું હોય તો ઉપાય બતાડે છે. તમારે જો ખલાસ કરવું છે તો મનમાં બોલવાથી કેમ અર્થ નહીં પૂછે છે લીના? કજો અર્થ જ નહીં. હવે લીનાબેન એમ કે છે કે આ મનમાં બોલવાની જે વાત આપણે કહો છો કે નહીં કરવું ને આ ઉતાવળે બોલવું, એનું શું કારણ? આ ઉતાવળે બોલવું અને મનમાં નહીં બોલવું. જેનું મન હજુ ગુચાડા વાળું છે એને મનમાં નહીં બોલવું. શું કહ્યું? ગુચવાડા વાળું છે, ગુચવાડા જેને જતો તેને ગમે તેવું બોલે. દાદા બીજી વાત છે એમાં, ગુચવાડા વાળું છે એની વાત તો બરાબર, પણ ગુચવાડા વાળું નથી એને પણ આપણે કહીએ છીએ કે જરા ઉતાવળ થી બોલો. નહીં, મોટેથી બોલે બહુ ફળ આવશે. અમદાવાદમાં લગભગ ઘણા માણસો બોલે છે ને કે દાદા ભગવાન જાતે હાજર થાય છે, દર્શન હોવા કરે છે, વાતચીત હોવું કરે છે. બધા માણસો એવું થાય છે. 50 મિનિટ કરે છે એવું આ દીધી થી કેશ બેંક છે. એટલે મનમાં મન ગુજરાત વાળું હોય તો આ મોટેથી બોલો એ ફાયદો છે. એટલે બોલો તો પછી શાંત થઈ જાય. જુદા ના પડે એવા થાય છે ને, મન જુદું ના પડે એવા થાય છે ને. ઝઘડા કરતા એવા થાય, ઝઘડા એવા થાય કે કદી જુદા પડવાનું જ ના બને. સંસારિક સુખ નો એન્ડ હોય તો કશું થાય જ નહીં. કશું થાય ના, એનો ફળ જ છે, રાગદેશ ફળ છે. એક જાતનું નિયમ થી નિયમ થી રાગદેશ નથી ખરેખર હતા, પણ અભાવ થાય ને એનો એ થાય. પછી એમાંથી ફરી પાછું પ્રેમ જન્મે. એટલે આમ દેખો આ સંસાર ચાલ્યા કરે છે. એ તો આજકાલ એમ કે દુઃખ નો હોય તો સુખ ની ખબર પણ શું પડે? દુઃખ નો હોય તો સુખ ની ખબર કેવી રીતે પડે? એવું કહેનારા છે ને આજકાલ. એટલે સુખ ની ખબર પડે ને, થોડા ઝઘડા થાય તો દાદા જેમ કે થોડા ઝઘડા થાય તો પ્રેમ થાય ને, નહીં તો પ્રેમ નો થાય. પ્રેમ થાય એ લોકો યુઝ કરે છે, ઇંગ્લિશ સબસ્ક્રાઇબ, લવ ઇઝ ડ્રાઇવિંગ. આનંદ ઉત્પન્ન શરૂ થઈ જશે. એવા આનંદ નો અનુભવ નથી થતો. આનંદ આપ જે આનંદ ની વાત કરો છો એવા આનંદ નો અનુભવ નથી થતો. થાય છે ને, પણ એમ કે છે તો ચિંતા નો અનુભવ થાય છે. ખબર જ નથી પડતી શું થાય છે, ખબર નથી પડતી. ખબર જ નથી પડતી શું થાય છે. ચિંતા પણ એવી નથી થતી. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી આનંદ એટલે દુઃખ નો અભાવ. સંસારી દુઃખો નો અભાવ. શું કેવાય? સંસારી દુઃખો નો અભાવ. હવે આખું જગત એ ખોળે સંસારી દુઃખો થી મુક્ત થવા માંગે જગત. મુક્ત થઈ ગયા છે તો બીજું નવું ખોળો તો તમે તો આ ચાખું છે ને તે ચાખું છે. આ ચાખવા બંધ કે આવડું મોટું ઘર હોય છોડીને કઈ થી જવાય? છોડવાની જરૂર જ નથી. કશું છોડવાની જરૂર નથી. બહેરા છોકરા કશું જ છોડવાની. દાદા પછી સંસાર અંદર બધું થાય છે જ કે અહીંયા બધું કરવાનું, બધા નોકરો સાથે કામ કરાવવાનું, ઘર હોઈએ ઘરમાં હોઈએ સંસાર હોય એટલે એમ થયા કરે કે નોકરો પાસે આટલું બધું કામ કરાવવાનું છે, વર પાસે થોડું કામ કરાવવાનું છે, એ દુઃખ રહે, એ ક્લેશ રહ્યા કરે, એ ક્લેશ રહ્યા કરે. કામકાજ માટેનું જ રહ્યા કરે. નોકરો પાસે, હસબન્ડ પાસે, બીજા લોકો કઈ રહે છે એવું કાયમ બીજા લોકો નહીં રહેતું હોય. પોતાનો સ્વભાવ એવો હોય ત્યારે પછી એમની સાથે એમની જોડે સંકળાયેલા હોય બધાને થાય ને, એની અસર પડે ને. પૈસા કરવો પડશે. કેટલો કરવાનો દાદાજી, કેટલો કરવાનો? બધા બહુ ઢેર ભર્યો છે એટલે બધા. મેં કીધું દાદા અહીંયા બગીચા નું બધું જોશે ને દાદા ને થશે કે ભાઈ કેટલું પાછળ. દાદા અહીંયા આવશે અને આ જોશે આ બગીચો મોટો અને આ બધું વ્યવસ્થિત કરેલું છે તો કે આ બેન કેટલું બધું પાપ કરે છે એવો દાદા ને વિચાર આવશે કે આ બગીચો જોશે આ બધું જોશે પાપ તો આરંપરિક પાપ ગણાય છે. આરંભ નવો નવો થયા જ કરે છે ને દાદા? નો એ આરંભ જ નહી, તમે આરંપરિક કરતા નથી એવું જાણું છું. તમને ના ખબર પડે તો હું શું કરું? ધણી ને પોતાને ખબર ના હોય માર્ગમાં શું છે ખબર નહીં. સમજાવો દાદા આરંભ પરિગ્રહ શું છે? એટલે દાદા આ જ્ઞાન બધાને ફિક્સ કરવાની જરૂર છે બરાબર? સમજવાની જરૂર છે. તમે બધા સમજી લીધું એટલે તમને આમાં વાંધો આવે નહીં, પણ ના સમજી હોય ત્યારે ગુજ વાળા રહ્યા કરે તે પછી બુદ્ધિ વાળું હોય. જયારે બુદ્ધિ ભાંગે નથી તે તો બધું હા તો દાદા એ કયું કરે બસ ચાલે. ભક્તિ વાળા ખરા ને એટલે જરા વધારે ફરક પડે. અમે જરા થોડા સુકા માણસો ડ્રાય. અને સુધીરબેન તમને સમજ પડી ને કે દાદા ની પાસે આ જેટલો પરિચય વધારે રાખો એટલો એટલે અમથા તેડવા વાળો ત્યાંથી આવે તમે પોતે જાતે ડ્રાઈવિંગ કરીને આવે. ગાડી બીજા ની હોય પણ ત્રણ કલાક તો મને સત્સંગ ચાર પાંચ કલાક મળશે ને કે એટલે સુધીરબેન તો અમારે દાદા અમે પણ એવું કરીને બોમ્બે ભાગવા એટલે જ આવીએ છીએ. હવે પણ એટલા માટે મુંબઈ એના કરતા દસમો ભાગ તો રાખો. આત્મા ની દસમો ભાગ રાખ્યો તો બહુ થઈ ગયો. દેહ ની જાળવણી તો નિરાંતે ખુબ જ રાખે જે દગો દેવાનો છે. દાદા આમાં ગેરસમજ નહીં થવી જોઈએ કે દેહ ની જાળવણી નથી રાખવાની એવું તો નથી ને? ના દેહ ની જાળવણી રાખવાની છે પણ બધો એમાં ટાઈમ પસાર થયો એનો દસમો ભાગે આ કરવો જોઈએ ના કરવો? સમજાયું આત્મા નું કશું લેવા દેવા નથી. એટલે બિપિનભાઈ જરાક પેલું કે છે ને આ બધું બધા તમારું દેહનું આ બધી માયા બધું દેહનું જ છે ને એટલે આ મીનાબેન કે છે કે આ બધા દુશ્મનો હું એટલી પહોંચી વળું એવું જ છું કે છે. તમે કહ્યું ચીમનભાઈ એ કહ્યું કે આ બધા બહુ દુશ્મનો છે પણ બધાને લીનાબેન પહોંચી વળે એવા છે. પહોંચી વળે તે કે દાડો વરે લીનાબેન નું કરું છું આપણું નહીં. પહોંચી વળે તો આપણી વાત સમજી રહ્યા નહીં તો બધું આખું જગત ને પહોંચી વળાય છે. અને સહેજ જ વાત છે, વાત લાંબી છે નહીં. દરેક વખત પૂછું સંતોષ થયો કે આ ફરી સંતોષ છે. કોઈ વાર બહુ રહે છે અને કોઈ વાર ઓછું થઈ જાય છે. આ તો પરમાનન્ટ વસ્તુ છે, એમાં બહુ ઓછું થાય એ વસ્તુ જ નથી. પણ એ શું દાદાજી એમ લાગે એટલે ઉદય કર્મ નો ઉભરો આવે ત્યારે સફોકેશન આપ શબ્દ કહો છો એવી વાત છે. એ વખતે એમ લાગે કે આપણે આ તો ખોવાઈ ગયા આમાં ચાલ્યા ગયા એમ. દાદા આવા પ્રશ્ન મીરાબાઈ પણ બહુ કરે છે. પ્રશ્ન આખું જગત નિર્દોષ છે અકર્તા છે એ બે ઘેર બેસી જાય પૂરેપૂરી સજ્જડતાથી તો છોડનારા નિર્દોષ જ છે જગત, આખું જગત નિર્દોષ છે. ગજુક આપનારો નિર્દોષ છે, ગાર ભરનારો નિર્દોષ છે, એ બધું નિર્દોષ જ છે. અને અકર્તા છે, કોઈ કઈ કશું કરતું જ નથી. હા, અકર્તા, અકર્તા છે. એક આટલી બે વાત જો સ્પષ્ટ ઘૂસી જાય મન ની અંદર, અકર્તા થતા થઈ રહ્યું છે, જોવા આવે એ જવાનું છે પાછું. આખું જગત નિર્દોષ જ છે. આ દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. એટલે કોઈનો દોષ દેખાવો એ મોટી જ ભ્રાંતિ છે દાદા. અને આપણું જ્ઞાન ભ્રાંતિ રહિત છે. કેવું છે? એટલે દોષ જ ના દેખાય. છતાં પાછલા પરિચય લઈને જો દેખાયા કરે તો આપણે સમજવું જોઈએ કે પાછલા લીધે આવું દેખાય છે. પણ ખરેખર તેવું નથી, ખરેખર તેવું નથી. વિષયમાં શું ખાવે, કોના વિષયમાં શું ખાવે, નાકના વિષયમાં શું ખાવે, જીભના વિષયમાં શું ખાવે, સ્પર્શના વિષયમાં શું ખાવે, તે જો સુધી આ સુખ ચાખે છે ત્યારે પેલું સુખ બંધ રહે છે. શું છે? આ સુખ ચાખે છે એટલે પેલું બંધ રહે. આજે આ ચાખવાનું બંધ થઈ ગયું, એકદમ ફેલાયા ને. તો દાદાજી પાછી આ ચાખવાનું બંધ થાય હવે એ ક્યારે બંધ થાય? નહીં, એવું બંધ નહીં કરવાનું. ખાવાનું ખરું, પણ એમાં સુખ છે, માન્યતા ઉડી જાય છે. બે જગ્યાએ સુખ હોય ને, ખાવાનું કયું, ચિકન પૂરી બધું ખાવાનું, પણ એમાં સુખ છે એવું નહીં. જાણે કોઈ જબરદસ્તી ખવડાવે તો આપણે કેવી રીતે ખાઈએ છીએ? આવું દુઃખા ખાતો હોય તે કેવી રીતે ખાતો હોય? ના, સ્વાદ નહીં આવતો મને, આવે પણ એમાં સુખ નથી. એમાં બોજા રૂપ લાગે. જીભ છે એટલે સ્વાદ તો આવે જ, જીભ છે સ્વાદ આવે. નીનાબેન કે આ બધું ભોગવું છું પણ મને આનંદ નથી આવતો, બોજા રૂપ જ લાગે છે. અમે બધું ટેપ કર્યું છે, બોજા રૂપ લાગે છે. તમે મળે બોલો તે ના મળે. તો હું અહીં ચાર પંદર રહ્યો ને, તો તમને કોઈ વસ્તુ માં અભાવ થયો એટલે હું સમજી જોઉં કે આ ભાવતું હતું. બોજા ને બીજો ટેસ્ટ, કોઈ વસ્તુ પર અભાવ થાય આવું કેવું ખરાબ છે? એટલે હું જાણું પેલું આ પેલા માં હતું, મળે બોલવાથી કશું બોલે નહીં, એ મને બોજારૂપ લાગે. છોકરા ને બહુ બહુ બધું બોજારૂપ લાગે છે. એવું ના કેવું, આપડે કેવું હું બજાર બધા લાગુ છું કે છે. હું રોજ બહુ ને કઉં છું કે હું આશ્રમ માં જવાની છું દાદા જોડે. બહુ કે છે કે ત્યાં કપડા કોણ ધોઈ આપશે, ત્યાં કપડા કોણ ધોઈ આપશે એમ કે છે. બિપિનભાઈ કે છે કે આપણા દેશ માં બીજા દેશો કરતા ગરીબી કેમ વધારે છે, કે મને એવું ખોટે ખોટું દેખાય છે? ગરીબી એટલી વધારે નથી, આવું દુઃખ આવી ભરી કોઈ દેશ માં ના હોય. આવી ચોરીઓ, આવી લૂંટેરીઓ, આવી બદમાશી એ કોઈ દેશ માં હોય છે. એવું કેમ? એવું કેમ આપણા દેશ માં જ વધારે? સારી વસ્તુઓ હોય ના, ના કોલેજ માં સારી વસ્તુઓ મૂકી હોય, વસ્તુઓ જે ખાવાની ચીજ ના હોય એ વસ્તુ કોલેજમાં મૂકી હોય, અને અહીં કિન્ડરગાર્ટનમાં મૂકી હોય, તો કિન્ડરગાર્ટનનો છોકરો ચોઈ લાખ પેલા ચોઈ લાખ એમને કશું કોઈ હોય નહીં જોનાર કરનાર. તો પેલાને ચોરવાની ઈચ્છા થાય ને, ચોરી ના લાવે તો ચોરવાની ઈચ્છા તો થાય ને. અને નાના છોકરાને ના થાય, કેમ નાનો છોકરો ના થાય? નિર્દોષ છે, નિર્દોષ છે. બુદ્ધિ ખીલી નથી, બુદ્ધિ ખીલી નથી આ જાતિ. સમજ ને? એટલે ફોજ બાળકો છે. શું છે? એમની જે બુદ્ધિ છે, બાહ્ય બુદ્ધિ છે, આપડી આંતર બુદ્ધિ છે, આ ખીલેલી બુદ્ધિ. સમજો ને? એટલે અહી જ બધું હોય, ચોરીઓ બદમાશી બધું અહી જ હોય. પણ ગરીબી, હે ગરીબી, ગરીબી કેમ? ગરીબી કેમ અહીંયા? ગરીબી ચોરીઓ બદમાશી ફળ રૂપે અહીંયા આ જ હોય ને. કાર્ય કરે તેવું ફળ આવે. ફોરેન બહુ ચૂકી લોકો, પણ સાહજિક છે બિચારા. સાહજિક જીવન બી કે છે. આપણા અહીંના લોકો ત્યાં જાય અને ત્યાં કમાતા થાય, પૈસા વધારે મળે, તો એ પણ સાહજિક થઈ ગયા કેવાય? ના, એ સાહજિક ના થાય. આ રહ્યા તો કમાય છે, કમાય છે બધું કરે. અરે ફક્ત મારો 15 દાડા નો જ પ્રસંગ હતો. કેટલો હતો? 15 દાડા. આ 15 દાડા સંઘ થી એટલું બધું જ્ઞાન એમનું તો હાજર છે. એમના આખા લોસ એન્જલ્સ માં બધાને ભેગા થઈને સત્સંગ કરે છે અને નિરંતર આનંદ રહે છે. 15 દાડા નો સત્સંગ તે અને સત્સંગ અહીં રહ્યા છે. બે જણ તે જતા નથી, એ રાત દાડો જોડે જ રહે છે. આપડા દાદા તો આપડા જ છે. એ ના ચૂકે પછી કે છે. આ શું કે દાદા? કે દાદા આ ગાડી તમે લઈ જાઓ, તમે લઈ જાઓ. કેડી લેક કઈ બધું, કેડી લેક ગાડી, હું કેવું બધું ક્યાંથી દાદા લઈ જાઓ? આ બધું કઈ બધું એને એ તો અમેરિકા મને ઓનાની માળાઓ પહેરતા હતા, પાછી આપતો હતો. હું કઈ મૂકવા ને? માલ મૂકવા જગ્યા નથી. ક્યાંય લગાવી રાખી પછી મારે એને ચેકઆઉટ ક્યાં લેવા જવા? મારા હાથમાં જ એમાં ભાઈ, મારે શી કરી શકે? આખા બ્રહ્માંડ ની ગાડીઓ મારી પાસે અત્યારે, જેને ભગવાન જ વશ થઈ ગયેલા છે. દાદા ભગવાન જેને વશ થઈ ગયેલા છે, એને બીજું શું જોઈએ? કોનું રૂપ જોઈએ છે? તો ઠીક છે, દીખારો કે શું કે એટલે પણ એ ખેટાડીને પણ વાત પૂરી સમજ્યા પછી છોડે નહીં. ઘડી વારે છોડે નહીં. એ કહે છે અમને અમેરિકાનું જે સુખ હતું, સુખ જ સુખમાં સુખ જ નહીં લાગતું. હવે સુખ આમાં જ લાગે. એ કહે છે કે 6 મહિના અમારે ઈટી 6 મહિના કરો છે. ઈચ્છા હોય છે, બે પ્રકારની ઈચ્છા હોય. દરેક મનની ઈચ્છા હોય છે. વ્યવસ્થિત ઈચ્છા સાચી સાચી. એ ડિમાર્કેશન કેવી રીતે ખબર પડે કે આ વ્યવસ્થિત ની ઈચ્છા છે ને આ મન ની ઈચ્છા છે? પહેલા તો કેવી રીતે ખબર પડે? આપણે ના પાડીએ એટલે સંજોગ તો ભેગા થયા કરતા આપણે સમજ જઈએ. એટલે પહેલા મન નું સાંભળવાનું જ નહીં, પછી જે આવે આવે. મન જ્ઞેય છે, પોતે જ્ઞાતા છે. મન નું સાંભળવાનું આગળ છે. મન નું સાંભળતો તો હરિયા જ્ઞાની હતો અને મન ના આધારે તું ચાલતો હતો. મન કા ચલતા તન ચલે, તાકાત સર્વસ્વ જાય. મન ફિઝિકલ છે અને કયા પ્રમાણે ચાલે ફેરવી ખરાશ થઈ જાય. સાહેબ કઈ વાતાવરણ સારું લાગે છે બંગલામાં? કહી દો ને, સેના સેના થી ચૂકવી દે. ભીખુભાઈ, ભીખુભાઈ, અત્યારે જે આપણા મનમાં જ્ઞાન ભરેલું છે ને, એ જ્ઞાન લૌકિક છે એટલે સાચું નથી. લૌકિક લોકો હાથું માન્યું, એ આપણે હાથું માન્યું, પણ અલૌકિક નથી, વાસ્તવિકતા નથી. એમાં વાસ્તવિકતા નથી. શું કહે છે? બરાબર, વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા હોય સુખ આવે જ. આ તો લોકો એ માનેલું સુખ, લોકો એ જે જ્ઞાન માન્યું તે જ્ઞાન આપણે માન્યું. લોકો શું માન્યું કે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ, સંતો એવું કે બધા, તો પછી મોક્ષ હોય જ નહીં, કારણ કે તો બનાવનારો એ ઉપરી જવાનો, ઉપરી જવાનો એટલે મોક્ષ હોય જ નહીં. શું થયું ને? એવું નથી યાર, એ તો લૌકિક દ્રષ્ટિથી બરાબર છે. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ફેક્ટ નથી. વોટ ઇઝ ધ ફેક્ટ? ઓનલી ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, પઝલ થયેલું છે, ઇટસેલ્ફ પઝલ થયેલું છે. વિજ્ઞાન થી વિજ્ઞાન, આ બધું વિજ્ઞાન જ છે ખાલી. અને ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, સમજ્યું ને? નોટ ઇન ક્રિએશન. આ જે મનુષ્ય મેડ છે, મેન મેડ જે વસ્તુ હોય, એમાં કોઈ જગ્યાએ ભગવાન ના હોય. અને કુદરતનું હોય, હવામાં, પાણીમાં, બધામાં ભગવાન. તો એટલે ભગવાને બનાવ્યું કરીને એટલે સંસારમાં ચારે પણ બધું, તમારો સાધ જ કોઈ દળ ના આવે. તમે સમજમાં આવે છે? એ તો વૈજ્ઞાનિક રીતે હોવું જોઈએ, પ્રૂફ થયેલું હોવું જોઈએ. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. આ કોણ ચલાવે છે? તો ભગવાન ચલાવતો નથી. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ શું છે? એટલે આ જગત ને લક્ષ્મ હોય નઈ, કોઈ સુખ આવે નહીં, સંતો બિચારા જાણે નહીં. આ તો જ્ઞાનીઓ નું કામ છે, જે વાંખે દેખીને કે છે, આ વાંખે નહીં પણ દિવે દેખીને કે છે કે રીતે ચાલી રહી છે. ભગવાન કેવી રીતે બેસી રહ્યા છે તે પોતાને ખબર પડે. એ બધું કહે, ઉગાડું કરે નહી તો કેટલા આવતા થયા. આવું આવું ચાલે, અંધારું અંધારું ચાલે, કોક ફરજ ભરું થાય. આવું રામભાઈ પૂછે છે કે આ દેશ ની ગરીબાઈ જશે કે કઈ જાય એવી કરુણા કરો. રામમોહનભાઈ, આ દેશ ની ગરીબાઈ કઈ જાય એવી કરુણા કરો. આવવાની તૈયારી થઈ રહી છે ને? ગરીબ તૈયારી થઈ રહી છે. આખી દુનિયા ની લક્ષ્મી અહીં આવવાની છે. 84 થી 94 થવાનું છે. 10 વર્ષ સુધી ચાલશે. એવું છે ને? એક ફરો આ ક્રાંતિ થઈ ગયા પછી એકદમ જબરદસ્ત શાંતિ આવવાની છે. જબરદસ્ત પૈસા વૈસા બધી રીતે સુખી હિન્દુસ્તાન. 2005 માં સપડાઈ ગયેલું છે બિચારું. મહાન દુખો વેઠ્યા છે. આ દુખ નો અંત આવવાનો થયો. ઘઉં ને કોકરા બે જુદા પડી જશે. આવે આપણા લોકો નો રિવાજ કેવો હોય છે? ઘઉં ની ગુણ માં કોકરા હોય તો કહે છું કે ઘઉં છે આ તો. એવું કે એવું તમે સાંભળો છો કે નહીં? ખુબ વધી ગયા. કોઈ જગ્યાએ 40% કોકરા હોય તો એને ઘઉં જ કે છે. આ લોકો એટલા બધા દયા લોકો છે બિચારા, એને ઘઉં જ કે. પ્રોફિટ વધી ગયા એટલે કુદરત શું કરવા માંગે છે? એ કાંકરા વધી ગયા, કુદરત શું કરવા માંગે છે કે આ ઘઉં ના કાંકરા બધા જુદા પાડી દો. આને ઘઉં કહેવાય જ નહીં. આવે શું કે છે? હા, 80% હોય તો ઘઉં કહેવાય. તો 30-40% થયા એટલે ઘઉં કહેવાય નહીં. એટલે ઘઉં ને કાંકરા બધા જુદા પાડવા માંગે છે કુદરત. કુદરત જાતે પાડવાની છે. શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ ના પત્રકારો પૂછતા હતા કે ઘઉં ને કોકરા, ઘઉં કોણ ને કોકરા કોણ કે છે? મેં કહ્યું કે જે પરાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે. આ ભારત દેશમાં બે ચીજ છે, પરાણે ભ્રષ્ટાચાર કરાવનારા અને પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે છે. એ આ બે જાતના લોકો છે. પરાણે ભ્રષ્ટાચાર જે કરાવડાવે છે એ કાંકરા છે, અને પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે છે એ ઘઉં છે. આ બે ની ગુણ્યો છે. આ શું છે? ત્યારે આ ઘઉં ઘઉં માં અને મટ્ટી મટ્ટી માં કુદરત કરવા માંગે છે. શું કરવા માંગે છે? બંને જુદા પાડવા માંગે છે. એકલા જ ઘઉં રહે છે, મટ્ટી આખી ખલાસ કરી નાખવા માંગે છે. તમને આ સમજાયું? કુદરત મટ્ટી ખલાસ કરવા માંગે છે. તેનાથી ખલાસ કરશે? પ્લેગ પ્લેગ રોગચાળા, દરિયો કૂદશે, ધરતીકંપો થશે, દુષ્કાળો પડશે, અને આ ફટાકડા ફૂટશે. ફોરીમાં ફટાકડા બનાવ્યા છે ને એ બધા ફોડી નાખશે. દારૂખાનું ફોડે એમ ફોડશે, પણ આ ચરણું સુધી બધું ફોડી નાખ, ફોડી નાખી ખરાશ કરી નાખ દારૂખાનું. પછી આવશે મજા. આ પાઘડી નો વર છેડે આવ્યો છે. શું થયું છે? ક્રાંતિ ગયા પછી ઓરત જાત નું સુખ આવશે. જે સત્યુગ માં સુખ નતા એવા આવશે. સત્યુગ માં સુખ નતા એવા સુખ આવશે. હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે એવું લખ્યું છે. પેલા તો થઈ ગયું હશે, એટલે એટલા 94 પછી થવા માંડશે. અત્યારે થઈ રહ્યું છે, પણ લોકો દેખાય નઈ. માણસ બીક ને લીધે લડે છે કે દુશ્મનાવટ ને લીધે લડે છે? દુશ્મનાવટ ને લીધે લડતો નથી. શું કહ્યું? બેભાન પણ લડી રહ્યા છે. શું કહ્યું? શક્તિશાળી હોય તો ન લડે. આ જેમ મહાસાગર માં દરિયામાં જેમ માછલા હા એમ લડે છે, બધા મોટા મોટા યુદ્ધ ચાલે સાહેબ. સમજો ને, આ બધું કુદરત કરે છે, અને પોતે જાણે કે હું કરું છું એવું લાગે છે. કુદરત તોડ ફાડ કર્યા જ કરે છે. આપડે તો વણિક ના પુત્ર, આપડે બધું ધ્યાન રાખવું છે કે મૂડી ક્યાં વપરી જાય. એક વેપારી કે છે, દાદા મારી પાસે 10-1 લાખ હતા, બધા ખલાસ થઈ ગયા. કે હું તો ગરીબ થઈ ગયો. કે સાહેબ ના બોલાયું ગલત છે, ગરીબ થઈ જતો હશે કે 1 રૂપિયો નથી વાપરવાનો. અને ખાધા ખોરાઈ ગયો ખોટ પડે છે. તમે કા 2 વાક્યો 2 લાખ માં આપી છે? વાક્યો આપી શકે છે તમે? રૂપિયા છે ને આ એક આપી દેવા માં કે આપી આપડે બધી મૂડી જ છે. 2 લાખ માં આપીએ 2 વાક્યો? મારી પાસે કશું નથી. તને લાગે છે ને મૂડી છે બધી? પરમાનન્ટ મૂડી જ નથી. એટલે પરમાનન્ટ સમજે એટલે બહુ સારું કહેવાય. ટેમ્પરરી સમજે છે પણ પરમાનન્ટ ની ખબર નથી. એટલે પરમાનન્ટ કઈ મને કહો કે હા પરમાનન્ટ મૂડી કઈ કહે છે કહો. પરમાનન્ટ મૂડી કાયમ સુખ આપે છે. કાયમ એટલે શું? કાયમ એટલે જ્યાં સુધી તમારું જીવન છે ત્યાં સુધી કાયમ. એના પછી કાયમ એટલે શું? જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કાયમ. પછી શું? પરમાનન્ટ મૂડી વાળા પોતે પરમાનન્ટ વાપરનાર પરમાનન્ટ અને વપરાવાની ચીજે પરમાનન્ટ. તમે પરમાનન્ટ કરી દેશો અમે અને તારું સુખ એ પરમાનન્ટ છે. પછી ઉપાધિ નહીં બરાબર. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે આ બધા. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. પરમાનન્ટ સુખ સુખ સુખ. પરમાનન્ટ સુખ શું? પરમાનન્ટ સુખ શું? પરમાનન્ટ સુખ તો જેમાં કોઈ પ્રતંત્રતા ના હોય, જેને કોઈ અવલંબન ની જરૂર ના પડે, અત્યારે કે છે હવે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી. જે માણસ પાણી ના પી, જે માણસ પાણી ના પીએ અને ખાઈ ના શકે એ જ ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. જે માણસ પાણી ના પીવે ખાય નહી એ ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. ના એવું નહીં. ઇન્ડિપેન્ડન્ટ કોને કહેવાય? પાણીની જરૂર ના પડે, ખાવાની જરૂર ના પડે, કોઈ ચીજની જરૂર ના પડે, હવાની જરૂર ના પડે, કશી કોઈ જ કોઈ હરકત જ નહીં. ગરમી પડે, ઠંડી પડે, કોઈ હરકત નહીં. એમના પરમાનન્ટ શું? એ અવલંબન વગરનું ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. આ તો જો ચા ના મળ્યું હોય ને તો મોડું ચડેલું હોય. રાતે ઊંઘવાનું ના મળ્યું તો આખી રાત મેં અકળ પણ થાય. એવું હજુ સુધી મેં કોઈ જોયું નથી જેને ખાવાની પીવાની જરૂર ના હોય. એવું ઇન્ડિપેન્ડન્ટ કોઈ મેં જોયું નથી જેને ખાવાની જરૂર ના હોય. વિચાર કરતા ખબર પડે ને કે ના મળે તો ઇન્ડિપેન્ડન્ટ ખરા નહીં. એના એ કાતરી તો થયા ને. ના ના પણ એમાં એવું છે. ના ના એમાં એવું છે કે તમારી પાસે આજે એક વસ્તુ છે એટલે કરો છો. કાલે ના હોય તો તમે એના વગર ચલાવી શકો. આજે કોઈ એક વસ્તુ હોય તો તમે એનો ઉપયોગ કરો છો. કાલે ના હોય વસ્તુ તો તમે ચલાવી લો છો. એટલે એને ડિપેન્ડન્ટ ના કહેવાય. અમે 3 વર્ષ રહી આવ્યા તો અમે કોઈ નતું. અમે બધા ઉપર ડિપેન્ડન્ટ રહી આવ્યા. ચલાવી લીધું. અરે પાણી પેલા ના મતલબ ના ચલાવે. આ પાણી ખાવાની વસ્તુ દાદા તમે આજે 1 વાગે આવ્યા, બે અઢી વાગે આવ્યા ને. એવી બધી ડિપેન્ડન્સી તો બધાને હોય જ. એવું ઇન્ડિપેન્ડન્ટ કોઈ હોય જ ના શકે. કોઈ પણ અવલંબન નહીં. હું નથી લેતો ને. આ તો કોણ લે છે હું જાણ્યા શું કરે. આ વાણી એવું બોલતો નથી ને. આ તો ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલી રહી છે. આ વિજ્ઞાન ને સરી કરવો પડે. એમ ચાલે ને. સમજાવો સમજાવો દાદા. એ તો શું કહે છે? ગુસ્સો કરું છું તો હું નથી કરતો. ના એવું ના દાદા. આપડે બોલો ને. તું નહીં કરતો એમ ખાતરી ક્યારે થાય? તારી પર ગુસ્સો કરે અને અપમાન કરે તને કશું મોડા પર અસર ના થાય તો ખાતરી થાય. આશિત ને થાય છે. મને કઈ થતી અસર? આશિત ને થાય. મને નહીં. ખાવાનો ટાઈમ મોડું ચડે. આશિત ને થાય છે. મને નથી થતી. આશિત ને આશિત ને મોડું ચડે છે. આશિત ને થાય. મને નથી થતું. કોને થાય છે? એનું નામ આશિત છે. આશિત ને થાય છે. એમ મોડું ચડે આશિત નું ચડે, મારું નહીં. તો તો વાંધો ને. એવું રીતે થઈ જવું. એવું ખરેખર તું બોલે તો છે. જયારે કઈ બોલે તેવું છે. મને કઈ આશિત નથી. ખરેખર બોલે છે કે ગપ્પુ મારે. સાચી વાત છે.